આચાર્ય મહાપ્રભુજીની કથામાં પ્રવિષ્ટ થયા હતા. બહુ સુંદર, ઉત્તમ શ્રોતાનું ત્યાં દિનકરદાસ શેઠ છે એ દૃષ્ટાંત છે. તો તાત્પર્ય એ છે કે જે કોઈ પણ ઉપાય ભક્તિ માર્ગમાં બીજની દૃઢતા માટે પકડીને ચાલવામાં આવે છે એને યાવજ્જીવન પકડવાનું છે, સતત પકડવાનું છે, તો એ કોઈ પરિણામ લાવી શકે છે. બાકી ક્ષણમાટ માટે આપણે એને કોઈ ટાઈમપાસ બિઝનેસના રૂપમાં કોઈ વસ્તુ લઈને અને આપણે માનીએ કે એનો કોઈ બહુ મોટો પ્રભાવ પ્રકટ થશે તો એવું ક્યાંય શક્ય નથી બનતું. જેમ આપણને રોજ બે સમય ગુજરાતીઓને ચાર સમય જમવું પડે છે ત્યારે શરીર ચાલે છે, એવી રીતે આ જીવન જે કોઈ પણ ઉપાય પકડો એને સતત પકડવું પડશે. આના અંદર શ્રી મહાપ્રભુજી આગળ જઈને, હું આટલું જરા ઉમેરવા માંગુ છું, એવી ક્રિયા હોવી જોઈએ જેમાં ભગવદા શક્તિ વધતી જાય, લૌકિકા શક્તિ ઘટતી જાય. હા બરોબર છે. તો શું થશે કે દેટ વિલ બીકમ એ થર્મોમીટર ટુ મેઝર યોર ભક્તિ એન્ડ યોર આશ્રય. હા બરોબર છે. એના પછી શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આ ઉપાયો બતાવી અને ભક્તિ માર્ગમાં એનું શું પરિણામ આવી શકે છે એ બતાવ્યા પછી શ્રી મહાપ્રભુજીએ એકદમથી એક આપણા માટે એક લાલ બત્તી ધરી દીધી છે અને ત્યાં આપ આજ્ઞા કરી રહ્યા છે કે એકાંતની અંદર વાસ નહીં કરવો જોઈએ. શા માટે, શું કારણ છે એનું? શ્રી મહાપ્રભુજી એકાંતવાસનો નિષેધ કરી રહ્યા છે અચાનક જ. ભક્તિભાવ ખંડિત પણ કયા કારણે થઈ જાય? એકાંતમાં રહેવાથી ભક્તિભાવ તો લોકોનો વધી જતો હોય છે ઘણાનો. તો જુઓ, હા શિલ્પાબેન, દુસંગ અને દુષ્ટ અન્નને કારણે એકાંતવાસમાં કોઈક બાધક પેદા થાય છે એટલે બાધ સંભાવનાયાંતુ નૈકાંતે વાસ ઇષ્યતે, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જ્યારે એટલી દ્રઢતા ન હોય કે આપણે એકાંતમાં વાસ કરી શકીએ, તેવી સ્થિતિમાં જો કોઈ એકદમ ભક્તિનો ઉભરો આવે અચાનક અને કોઈ માણસ ઘર બહાર છોડીને એને ચાલ્યો જાય, કોઈ જંગલમાં ઝૂંપડી બાંધે કે કોઈ વ્રજમાં જઈને એને વસી જાય કે કોઈ ગુફાનો આશ્રય કરે, તો એ વાસ છે એ ક્ષણિક આવેશમાં થયેલો હોવાને કારણે એ આજથી અધપતિત થશે ભક્ત. એટલે એવા ઉછાછરા વૃત્તિથી કોઈ જાતનું આવું આકરું કદમ નહીં લેવું જોઈએ, એમ શ્રી મહાપ્રભુજીનો આશય છે. એટલે જેનો બીજ ભાવ એકદમ સુદૃઢ નથી થઈ ગયો એના માટે શ્રી મહાપ્રભુજી ગ્રહત્યાગ કરવાની મનાઈ કરે છે. સંન્યાસ નિર્ણયમાં આ બધા વિષયોનો ખૂબ વિસ્તાર છે કે શા માટે, એટલે ભક્તિમાં ભક્તિની વૃદ્ધિ નથી થઈ શકતી તો ભક્તિ માર્ગીય સાધનોના માટે શોધતા શોધતા કોઈ વ્યક્તિ ગ્રહત્યાગ કરે અથવા બાધક ગ્રહો છે એના ત્યાગ કરવા માટે એનાથી ગભરાઈને એને ત્યાગ કરે, આવા બધા ત્યાગને શ્રી મહાપ્રભુજી એડવાઇઝેબલ નથી માનતા, પરંતુ વિરહના અનુભવ માટે જે ત્યાગ છે એને પ્રશસ્ત માને છે. કેમકે એટલો ભાવ છે સ્વતઃ એટલો દ્રઢ થઈ ગયો છે કે વિરહાનુભૂતિ ઘરમાં પણ થવા નથી દેતા લોકો અને પોતાના તરફ ખેંચે છે. એટલે ઘણા લોકો કહે મને રડવા તો દો એકવાર, એટલે બાથરૂમમાં જઈને રડવા જતા હોય છે લોકો. તો શું કામ કે ભાઈ રડવાય નથી દેતા ચાલાઓ? તો એ લોકો એકાંત શોધે છે. એમ ભગવાનના અંદર વિરહ, એક તો પ્રભુનો સંયોગ પ્રાપ્ત થયો નથી, માંડવાન વિરહનો અનુભવ થઈ રહ્યો છે, એ વિરહનો અનુભવે કરવા દેતા નથી તો હવે ક્યાં જવું એમ કરી. અને જે ભક્ત ત્યાગ કરે છે, શ્રી મહાપ્રભુજી કહે છે કે એને હવે કોઈ એ ત્યાગ એનો અનિષ્ટકારક નહીં થાય. આ જે ત્યાગ છે એના અંદર બે બાધક બતાવ્યા, દુષ્ટ અન્ન અને દુસ્સંગ. પરંતુ સાથે સાથે શ્રી મહાપ્રભુજી એક ફરી પાછો યુટર્ન લીધો છે. હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય, આનો શું અર્થ? બાદ સંભાવનાયાંતુ નૈકાંતે વાસ ઇષ્યતે, હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય, એટલે બાદની સંભાવના હોય તોય છોડવું એમ? શું? ઘરમાં રહીને સેવા કરવી ન થઈ શકે તો, ઘરે એવું અનુકૂળ ન હોય તો, દૃઢાશ્રય રાખવો, પ્રભુ રક્ષા કરશે. તાત્પર્ય અહીંયા એ છે શ્રી મહાપ્રભુજીનો, સમજી લો કે હરિસ્તુ સર્વતો રક્ષામ, જ્યાં ભક્ત હશે પણ ભગવાનનિષ્ઠ હશે તો ભગવાન રક્ષા કરશે, વ્યાવૃત્ત હશે અને ઘરમાં હશે તોય કરશે, અવ્યાવૃત હશે અને પૂર્ણ રૂપથી સમર્પણ હશે તો પણ રક્ષા કરશે, પૂર્ણ ત્યાગ કરીને દ્રઢભાવથી વનમાં જંગલમાં ગયો હશે તોય ભગવાન રક્ષા કરશે. શરત એ છે કે ભગવાનનિષ્ઠ હોવો જોઈએ. જો ભગવાનનિષ્ઠ હશે તો સર્વતો રક્ષામ કરિષ્યતિ ને સંશય, કેમ કે ભગવાન માર્ગી છે, એને કદી પણ ભગવાને ડૂબવા દીધો હોય એવું બન્યું નથી. તો ભગવાન પોતાના માર્ગનો આશ્રય કરે એનો શા માટે ઉદ્ધાર નહીં કરે. ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ યયેતત સમધીત તસ્યાપિષ્યા દ્રઢા રીતિ. આ રીતે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં ભગવત શાસ્ત્રના ગૂઢ તત્વનું નિરૂપણ કર્યું છે અને આપ આજ્ઞા કરે છે કે જે આનું સમ્યક અધ્યયન કરશે એની પણ ભગવાનમાં દ્રઢ રતિ થશે, એમાં કોઈ સંશય નથી. અહીંયા આપણે પૂર્ણ કરીએ આશ્રયનું પદ બોલીને આ આપણા અંતઃકરણ પ્રબોધ ગ્રંથના ચિંતનને અહીંયા વિરામ દઈએ. દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કેરો, સાધન ઓર નહીં યા કલી મેં જાસુ હોય નિવે, સુર કહા કહે દ્વિધ આંધરો, બિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કે, દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કે. વલ્લભાજી શકી.